સ્મરણ કહ્યું હોત, પણ સેવાનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી અહીંયા નથી કરી રહ્યા, એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિમાં અહીંયા એ વ્યક્તિ છે કે જે પોતાના ઘરમાં ભગવત સેવા કરવા સમર્થ નથી, તેમ છતાં પણ એનો ભાવ એટલો પ્રબલ છે કે ઘરમાં રહીને ને હવે પડ્યો રહેશે, ભગવત સેવાનું પણ સૌભાગ્ય નથી તો એનો ભાવ રૂંધાઈ જશે, એવી સ્થિતિમાં એના માટે બેટર છે કે એ ઘરને છોડીને જેટલું એ કરી શકે એટલું કરે, એટલે સેવા ન કરી શકે તો શ્રવણ કીર્તન કરે, પણ વિરોધી વાતાવરણમાંથી બહાર જાય, એટલે પ્રથમ ઉપાય. પણ આ કોના માટે છે આગળ સ્પષ્ટ કરશે. હવે બીજો પ્રશ્ન, ત્યાગનો સ્પષ્ટ થયું, શ્રવણ કીર્તનાથ શા માટે આ પ્રશ્નનો ઉત્તર પણ આમાં આવી ગયો, શ્રવણ આદિ શા માટે ન કહ્યું, આ મારો બીજો પ્રશ્ન હતો, પણ દિનેશભાઈના એમાં આવી ગયું કે અહીંયા શ્રવણ કીર્તનાથ કહ્યું છે, શ્રવણાદિ નથી કહ્યું, શ્રવણ કીર્તનાથ કહ્યું છે, એટલે ગણના કરી છે કે ત્યાગ કરનો ત્યાગ કરીને પ્રભુનું શ્રવણ પ્રભુનું કીર્તન કરતો રહે. હા, એ હવે બીજો પ્રશ્ન છે, બીજ દાઢ્ય પ્રકાર અસ્તુ ગ્રહે સ્થિત્વા સધર્મતા, આ શ્લોક તમે સમજાવો. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. ચલો આ લ્યો માઇક. બીજ દાઢ્ય પ્રકાર અસ્તુ ગ્રહે સ્થિત્વા સધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ, આ શ્લોકનો તાત્પર્ય સમજાવો. એટલે બીજ દાઢ્ય, બીજને જો દ્રઢ કરવું હોય તો પોતાના ઘરમાં રહી અને પ્રભુનું સેવા સ્મરણ કરવું જોઈએ. સ્વધર્મનું પાલન કરતા કરતા સેવા સ્મરણ કરવા, અવ્યાવૃત થઈને પૂજા અને શ્રવણ કીર્તન સ્મરણ આદિ નવદા ભક્તિપૂર્વક પ્રભુની સેવા કરવી જોઈએ, આટલો આનો અર્થ થયો. બધા શબ્દોને લેવા પડશે મહાપ્રભુજીના. તો આ જે ઉપાય જે છે, શું ઓફ કરી દો ને, એને એમ દબાવો નહીં, નહીં તો બિચારો શ્વાસ રૂંધાઈ જાય એનો, આમ કરશો ને તો રાડું પાડશે. તો બીજ દાઢ્ય પ્રકાર અસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ, આ બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બીજની દ્રઢતાનો એક ઓર પ્રકાર બતાવી રહ્યા છે, બરોબર છે. તો અહીંયા વિચાર એ છે કે પહેલા ઉપાય અને બીજા ઉપાયમાં ભેદ શું, અને કઈ યોગ્યતા ધરાવનારને શ્રી મહાપ્રભુજી કયો ઉપાય બતાવી રહ્યા છે, કોમ્પ્લેક્સ નેચરનો આ પ્રશ્ન છે જરા. હા પંકજ, માઇકમાં પહેલા શ્લોકમાં ગ્રહ ત્યાગ કરી અને સ્મરણ કરવાનું છે ઠાકોરજીનું, અને બીજા શ્લોકમાં ગ્રહમાં રહીને સેવા કરવાની છે. એટલે સ્પેસિફિકલી કઈ જાતનો વ્યક્તિ છે એને શું કહેવામાં આવી રહ્યું છે, શા માટે આમાં અલગ અલગ કહેવામાં આવ્યું છે? પેલાને પ્રતિબંધ આવી રહ્યા છે ને પ્રથમ શ્લોકમાં, એટલે એને ગ્રહ ત્યાગ કરવાનો છે. બીજાને પ્રતિબંધ નથી, એને સુગમ છે બધું, તો એને ગ્રહ ઘરમાં રહીને સેવા કરવાની છે. બરોબર છે. જો એક વાત છે, જેમ કોઈ વિદ્યાર્થી છે એને ઘરની અંદર વાંચવા લાયક માહોલ નથી, કોલાહલ છે, લાઇટની અવેલેબિલિટી નથી, ગરમી છે, કામમાં કોઈ એને જોડી દે છે, તો એને કહેવામાં આવે કે તું લાઇબ્રેરીમાં જઈને ભણ, તો એને ત્યાગનું વિધાન થયું. પણ જેને એવી પરિસ્થિતિ નથી, એને વાંચવાનો રૂમ છે, એને કોઈ બીજા જાતનું કામની જવાબદારી નથી, તો એને ઘરમાં રહીને ને અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે. એટલે આ બંને અલગ વ્યક્તિ છે, એની કક્ષા અલગ છે, એટલે એના માટે શ્રી મહાપ્રભુજી અલગ અલગ ઉપાય બતાવી રહ્યા છે. આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ અવ્યાવૃત શબ્દનો પ્રયોગ કર્યો છે. અવ્યાવૃતથી શું અર્થ છે, તાત્પર્ય છે? હા જોરથી જરા બોલજો. બરોબર, કૃષ્ણ સેવા સિવાય કોઈ પ્રવૃત્તિ નહીં કરવી, એ અવ્યાવૃતનો અર્થ છે. સેવામાં પ્રતિબંધક હોય એવા કાર્યો કે ઉદ્યોગ કે વ્યાપાર એને છોડી દેવું, એનું નામ અવ્યાવૃત. બીજું કોઈ? હા નહીં, અવ્યાવૃત શબ્દનું અત્યારે કહી રહ્યા છીએ. અવ્યાવૃત શબ્દનો અર્થ શું થશે? એ તો સ્વધર્મત શબ્દનો અર્થ છે. અવ્યાવૃતનો અર્થ છે, હા નારાયણભાઈ, વિષયોમાંથી વૃત્તિની નિવૃત્તિ અવ્યાવૃત, નહીં આ તો તમે શ્લોકનો અર્થ તાત્પર્ય, અવ્યાવૃત શબ્દનો જ માત્ર અર્થ હું પૂછી, નહીં એ અર્થ નહીં થાય, કૃષ્ણનું અનુસંધાન રાખવું એ અવ્યાવૃત શબ્દનો અર્થ નથી. બીજાનો સંગ કર્યા વિના શું? બીજાનો સંગ કર્યા વિના, બીજાનો સંગ એટલે સંગ ત્યાગ પૂર્વક, બરોબર. પ્રભુ મારું બધું કરશે એ વિચારીને બરોબર. હા બરોબર. અશોકભાઈ હા બરોબર. બરોબર. બરોબર છે. એટલે અવ્યાવૃત, હા બેન, વ્યાવૃત્તિને ગૌણ ગણીને સેવાને મુખ્યતા આપવી, તો આપણને ઘણા બધા અર્થો મળ્યા છે. આમાં સમજવાની વાત એ છે કે વ્યાખ્યાકારોએ કોઈ એક વિશિષ્ટ વ્યક્તિને લક્ષ્યમાં રાખીને, કક્ષાને લક્ષ્યમાં રાખીને આ શબ્દનો અર્થ કર્યો છે. ક્યાંક અવ્યાવૃત્તિનો અર્થ છે એ અન્ય માર્ગાંતરીય સાધનોનો ત્યાગ એવી રીતે હોઈ શકે, કોઈક જગ્યાએ વ્યાવૃત્તિ એટલે આજીવિકા, ધંધો રોજગાર એનો ત્યાગ એ અર્થમાં કહ્યું છે, એમ એના અલગ અલગ અર્થ છે. પણ આપણે એક સર્વસામાન્ય અર્થ કહીએ કે આની એક લાંબી રેન્જ છે, જેમ અશોકભાઈએ કહ્યું કે અવ્યાવૃત છે એ એ પણ હોઈ શકે કે જે આજીવિકાનો ઉપાય એટલે નોકરી ધંધો કરતો હોઈ શકે પણ એનું મન છે એ પ્રભુમાં લાગેલું છે, તો એ વ્યાવૃત હોવા છતાં પણ અવ્યાવૃત છે. એ જ રીતે કોઈ નોકરી ધંધાથી રિટાયર્ડ થયેલો માણસ હોય એ એ અર્થમાં અવ્યાવૃત હોય, પણ પછી તો હજી એને બીજા કામ ઘણા શરૂ થશે, એટલે એ લાફિંગ ક્લબનો મેમ્બર બનશે, એને સિનિયર સિટીઝન ક્લબનો મેમ્બર બનશે, અને ફલાણું ઢીકણું, પછી એટલા બધા હજારો જગ્યાની મેમ્બરશીપ અને એના અઠવાડિયાના વાર પણ ઓછા પડે એટલી બધું વ્યાવૃત થઈ જાય, તો પાછો એ આજીવિકાના અર્થમાં અવ્યાવૃત હોવા છતાં પણ બીજી પ્રવૃત્તિના રૂપમાં, એટલે બિઝનેસ અને બિઝીનેસને આપણે જો આને કહીએ તો એમ કહી શકીએ કે બિઝનેસ કદાચ બંધ થઈ ગયો હોય પણ બીઝી ઘણો બીજા અર્થમાં થઈ ગયો હોય, તો એ કોઈ પણ અર્થ અહીંયા લઈ શકાય છે. તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનો એ છે કે ભગવાન અને ભક્તિ છે એને લક્ષ્ય બનાવીને તે સિવાયની જેટલી પણ એમાં પ્રતિબંધક પ્રવૃત્તિઓ છે એનો ત્યાગ છે અહીંયા અપેક્ષિત છે. જો એ ત્યાગપૂર્વક કોઈ ભગવત સેવા કરી રહ્યો છે તો એને ભક્તિનું પરિણામ છે એટલું વધારે પ્રાપ્ત થશે. જેટલી વ્યાવૃત્તિ હશે એટલે ભગવાન અને ભક્તિ સિવાયની પ્રવૃત્તિમાં એની વધારે જો એનું જોડાણ હશે તો એ ભાગ એટલો એ ભક્તિ માર્ગના અંદરથી પડાવી લેશે, તો એની ગતિ છે ઓછી થઈ જશે. એટલે સાધન પ્રકરણના અંતમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, એતત સર્વમ પ્રયત્નેન ગ્રહસ્થસ્ય પ્રકીર્તિતમ અન્યેષામ સંભવેતુ સ્યાદ યતે પર્યટનમ વરમ. આ જે ભક્તિ માર્ગી જે સ્વગત સેવાનો ઉપાય બતાવ્યો છે એ પારિવારિક એક ઉપાય છે, જે નોર્મલી ગ્રહસ્થ છે એ અનુસરી શકે એ જાતનો છે. જો અન્ય પણ એને અનુસરી શકે તો ઘણી સૌભાગ્યની વાત છે. એટલે શ્રી મહાપ્રભુજી યતિ બ્રહ્મચારી વિધવા વિધુર આદિ છે એમને પણ આ ઉપાય બતાવે છે, પણ મહાપ્રભુજીને એમ લાગે છે કે આ સેવાનો પ્રકાર એવો છે કે જે વ્યક્તિગત કરતાં પારિવારિક વધારે છે, એનું જે સ્વરૂપ છે સૂક્ષ્મ લેવલ ઉપર તો કોઈ પણ સંભવ છે પણ અધરવાઇઝ એ પારિવારિક સ્વરૂપ વધારે છે, તો પ્રભુને વધારે એ પોતાની બધી હોંશ પૂરી કરી શકે, તો એ રીતે થઈ શકે છે એમ. તો આ બધા એના અર્થ યોગ્ય છે, એમાં કોઈ પણ અર્થને આપણે છોડી શકીએ એમ નહીં. અવ્યાવૃત્તિ અને દ્રઢ બીજભાવ સાથે કોઈ સંબંધ નથી. વ્યાવૃત્ત પણ દ્રઢ બીજભાવવાળો હોઈ શકે, અવ્યાવૃત પણ દ્રઢ બીજભાવવાળો હોઈ શકે છે. જે પણ અહીંયા આપે કહ્યું કે મન મન ખાલી એકલા મનથી તો કેવી રીતે, અહીંયા પૂજ્યા શ્રવણથી બધા ફેક્ટર કીધા છે. હા ડોક્ટર કાકા, એટલે એટલો પૂર્ણ વિનિયોગ નહીં થાય, એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વા આપી પૂજે એ રીતે થશે. એક કાલનું સરળતાથી. હા પણ સંક્ષેપમાં શ્રી મહાપ્રભુજી અહીંયા એમ કહેવા માગે છે કે જે ત્યાગ કરવા સમર્થ નથી પરંતુ પોતાના ઘરને પ્રભુનું ઘર બનાવીને, ઘરમાં પ્રભુને પધરાવીને એમને સર્વસ્વ સમર્પણ જો કરી શકે છે તો એના માટે ઉત્તમોત્તમ ઉપાય છે. ત્યાગ એ એકંદરે ઉત્તમ હોવા છતાં પણ એના માટે છે કે જેના માટે એ ઘર પ્રતિબંધક છે. જો ભગવત સેવાના અનુકૂળ છે તો એવા ઘરનો ત્યાગ તો મહા અપરાધ છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બહુ સુંદર આજ્ઞા છે મહાપ્રભુજીની, કે ગ્રહસ્થિતેર ઉત્કૃષ્ટતમ ન ભગવદીયત્વ માત્રેણ કીતુ ભગવત સેવાર્થમ ભગવત કાર્યાર્થમ વા. ઘરમાં રહેવું છે એ હું ભગવદીય છું માત્ર એ અનુસંધાન માત્રથી ઘરમાં રહેવું પર્યાપ્ત નથી. ભગવત સેવા માટે, ભગવત કાર્ય માટે જો રહી રહ્યા છો તો ઘરની ઉપયોગિતા છે, અન્યથા તો ઘર ત્યાં જ છે. એ અર્થમાં અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જે ઘરમાં ઘરને પ્રભુનું ઘર બનાવી શકે છે, સર્વસ્વને પ્રભુને અનુકૂળ બનાવી શકે છે તો એના માટે એ ઘર જ ઉત્તમ છે. બ્રહ્મભાવાત્તુ ભક્તાનામ ગ્રહે એવ વિશિષ્યતે એમ મહાપ્રભુજી કહે છે કે જ્ઞાનમાર્ગીઓને, બ્રહ્મભાવ સંપન્ન જ્ઞાનમાર્ગીઓને સર્વસ્વ ત્યાગ કરી અને પછી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે. એ બ્રહ્મભાવ કરતાં પણ ભક્તિમાર્ગીનો ગ્રહસ્થાશ્રમ હજાર વખત સારો છે કે જેમાં કંઈ પણ ન છોડીને જે છે એને પ્રભુ સાથે જોડી રહ્યો છે. એ સર્વમણ સમર્પણ છે, એ મહત સૌભાગ્ય છે. એટલે ઘરમાં રહીને સ્વધર્મનું પાલન, એટલે પોતાના વર્ણ અને આશ્રમ ધર્મોનું, ભક્તિમાર્ગી ધર્મોનું પાલન કરતાં કરતાં જેટલું બને એટલું પ્રભુથી વિમુખ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, એટલે અવ્યાવૃત થઈને પ્રભુની સેવા આદરપૂર્વક પૂજા અને શ્રવણ કીર્તન સ્મરણ આદિ કરતાં કરતાં જો ભક્તિમાર્ગી પોતાનું જીવન વિતાવે છે તો એ પણ એક બીજની દ્રઢતાનો ઉપાય છે. આ પૂર્ણ થયું. એના પછી શ્રવણાદિભિ ભજેત, આ શબ્દનો પ્રયોગ છે. પૂજયા શ્રવણાદિભિ અવ્યાવૃત્તો કૃષ્ણમ ભજેત. તો શ્રવણથી ભજન કેવી રીતે થાય? ભજન એટલે સેવા, જેમ આપણે કહ્યું ભજ ધાતુ છે એનો અર્થ સેવા થાય. તો શ્રવણ એટલે તો સાંભળવું, પ્રભુની લીલા ગુણચરિત્રો કીર્તન સાંભળવા, એનું નામ શ્રવણ છે. એ શ્રવણથી સેવા કેવી રીતે થઈ શકે? હા, તમે એકદમ ઓપનિંગ બેટ્સમેન છો. ના, મારો પ્રશ્ન થોડો અલગ છે. શ્રવણથી સેવા કેમ થાય? જેમ આપણે અર્ચન છે એ સેવા થાય, પાદ સેવન છે એ સેવાનો પ્રકાર છે. ના, આ મારો આ બીજો પ્રશ્ન થઈ જશે. પૂજાનો અર્થ શું એનો તમે ઉત્તર આપી રહ્યા છો. હા નારાયણભાઈ, તો તાત્પર્ય એ છે અહીંયા કે સેવા જે છે એ સ્વરૂપની સેવા સાક્ષાત અને પરોક્ષ બે રીતે છે. તો જે ઇન્દ્રિયોનો ભગવત સેવામાં સાક્ષાત વિનિયોગ શક્ય છે એનો તો સાક્ષાત વિનિયોગ થશે ને તે રીતે એ સેવા કરશે. જે ઇન્દ્રિયોનો ભગવત સેવામાં સાક્ષાત વિનિયોગ શક્ય નથી એનું જ્યારે અનવસરમાં આપણે પ્રભુ સંબંધી શ્રવણ કરીશું કે પ્રભુ સંબંધી કીર્તન કે સ્મરણ કરીશું તો તે રૂપમાં એ પ્રભુની સેવા જ થઈ રહી છે એમ સમજવાનું છે. એટલે કેવલ શ્રવણ અને સેવાના અંતર્ગત થતું શ્રવણ, એટલે સેવા માર્ગી દ્વારા થતું શ્રવણ, આ બે શ્રવણમાં ભેદ છે. જે ભગવત સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું એ કેવલ ભગવદીઓ પાસે ભગવત ચર્ચા કરી રહ્યો છે કે આ રીતે પ્રવચનાદિનું શ્રવણ કરી રહ્યો છે, એક અલગ કક્ષાનું શ્રવણ છે. ભગવત સેવામાં પ્રવૃત્ત થયેલો જે વખતે કોઈ વાત કોઈ શ્રવણ કરી રહ્યો છે એનું શ્રવણ પણ સેવારૂપ શ્રવણ છે. શ્રવણ ભક્તિ કહીએ છીએ તે આ છે. તો અનવસરમાં પ્રભુ સંબંધી આપણે જે શ્રવણ કરીએ છીએ એ એનું સેવારૂપતા છે એમ સમજવું જોઈએ. ભાગવતજીનો શ્લોક છે કે સ્વ યશો ગાન સાંભળીને પ્રભુને પણ આનંદ આવે છે. હા, તો તત્સુખ સ્વ યશો ગાન સમૃષ્ટ હૃદયામ્બોજ વિષ્ટર. એવી રીતે શ્રવણથી પ્રભુને આનંદ પોતાનું યશોગાન સાંભળીને આવે. બિલકુલ. તો એ પણ ના, એટલે મારો પ્રશ્ન એ હતો, એ ન હતો, પ્રભુ પ્રસન્ન થાય છે એમાં સંદેહ નથી, પણ એને શ્રવણાદેવી ભજેત આમ તમે કેમ કહી શકો? તાત્પર્ય એ છે શ્રવણથી સેવા ન થઈ શકે, કેમ કે એક્ઝેક્ટલી શ્રવણરૂપા ક્રિયા છે એ સેવાની સાથે જોડી શકાય એવી નથી. તો એ સંદર્ભમાં અહીંયા શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટતા કરી છે કે અનવસરની અંદર પ્રભુ સંબંધી જે શ્રવણ કરીએ છીએ તો એ સેવારૂપતાની થઈ જાય છે. તે પછી આગળ બીજની દ્રઢતાનો ત્રીજો ઉપાય ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે, એ કયો અને કોના માટે? હા, માઇકમાં ખેંચી લે, આપોઆપ આવી જશે. જે અવ્યાવૃત ના રહી શકતો હોય તે વ્યાવૃત રહીને પણ એક કાલ કે બે કાલ સેવા પહોંચે, ત્રીજો પ્રકાર. એ તો તે બતાવ્યો મહાપ્રભુજીએ, શું બતાવ્યો? વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા,